سورة سبع سورة نمبر 34 بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوب اج موٹا مہربان نے بہو جی رحم وارا اللہ نا نام تھی الحمد للہ الذي له ما في السماوات وما في الأرض وله الحمد في الآخرة وهو الحكيم الخبير બધા રીતના વખાણ એ જ અલ્લાહ માટે લાયક છે કે જેની માલિકીમાં આસમાનોમાં જે કાંઈ છે તે છે અને જે કાંઈ જમીનમાં છે તે પણ ને દરેક રીતની તારીફ આખેરતમાં પણ તેની જ છે ને એ જ મોટો હિકમતવાળો ને જાણકાર છે જે વસ્તુ જમીનમાં દાખલ થાય છે તેને જાણે છે ને તેમાંથી જે વસ્તુ બહાર નીકળે છે તેને પણ ને જે આસમાન પરથી ઉતરે છે તેને જાણે છે અને જે તેના તરફ ચડે છે તેને પણ ને તે મોટો દયાળુ ને બક્ષિશ કરનાર છે قل بلى وربي لتأتينكم عالم الغيب لا يعزب عنه مثقال ذرة في السماوات ولا في الأرض ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين نجلو کو ایمان نتھی لاویا તેઓ કહે છે કે અમારા માટે કયામતની ઘડી આવશે જ નહીં એ રસૂલ તું કહે કે અલબત્ત મારા પરવરદિગારની કસમ તમારા માટે તે વખત ચોક્કસ આવનારો છે અલ્લાહ ગૈબનો જાણનારો છે તેનાથી આસમાનો તથા જમીનની એક કણ જેટલી સરખીએ વસ્તુ છુપી નથી અને તે કરતાય નાની કે મોટી કોઈ વસ્તુ એવી નથી કે જેનું બયાન આ ખુલ્લી કિતાબ રોશન કિતાબમાં મોજૂદ ન હોય કે જેથી અલ્લાહ તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા સારો બદલો આપે ગુનાહોની માફી અને માનવંત રોજી તેમના જ માટે છે અને જેઓ અમારી આયતોને નકામી બનાવવાના મકસદથી તેમની વિરુદ્ધ કોશિશો કરે છે તેમના જ માટે દુઃખદાયક મુસીબતનો અઝાબ છે ને તે લોકો કે જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે આ સમજે છે કે તારા પાલનહાર પાસેથી તારી તરફ જે કાંઈ ઉતારવામાં આવ્યું છે તે સાચું છે અને તે બધું કરી શકવા તાકતવર અને તારીફને લાયક અલ્લાહના રસ્તા તરફ હિદાયત કરે છે યાની કે એ તરફ દોરે છે ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કટાક્ષ કરતા કહે છે કે શું અમે તેમને એક એવો માણસ દેખાડીએ કે જે તમને આ વાતની ખબર આપે છે કે જ્યારે તમે માટીમાં મળી એકદમ રજકણ બની ચૂરે ચૂરા થઈ જશો ત્યાર પછી પણ બેશક તમે નવેસરથી પેદા કરવામાં આવશો. તે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે અલ્લાહ પર ખોટો આળને આરોપ મૂક્યો છે અથવા તેઓ દીવાના કે પાગલ થઈ ગયા છે એમ નથી, બલકે જે આખેરત પર ઈમાન નથી રાખતા તેઓ અઝાબમાં યાનિ કે અલ્લાહના કહેરમાં અને હદથી વધારે ગુમરાહીમાં ભટકેલા પડેલા છે. શું તેઓ આસમાનો તથા જમીન અંદરની વસ્તુઓ કે જે તેમને આગળ તથા પાછળથી ઘેરી રહેલ છે તે ઉપર નજર નથી કરતા? અગર અમે ચાહીએ તો તેમની સાથે જમીનને ધસાવી દઈએ અથવા તેમના પર આસમાનનો એક કટકો તોડી પાડીએ. બેશક અલ્લાહ તરફ રજૂ થનાર દરેક બંદા માટે તેમાં નસીહત મોજૂદ છે. અને સાચે જ અમોએ દાઉદને અમારા તરફથી બુલંદી આપી હતી અને અમોએ હુકમ કર્યો હતો કે એ પહાડો, અલ્લાહના ગુણગાન ગાવામાં તેનો સાથ આપો અને એ પંખીઓ તમે પણ, અને અમોએ તેના માટે લોખંડ નરમ કરી દીધું હતું. ને હુકમ આપ્યો હતો કે બખ્તરો બનાવ અને કડીઓ જોડવામાં ખરા અંદાજનો ખ્યાલ રાખ, અને એ લોકો તમે નેકીઓ કરતા રહો. બેશક તમે જે આમાલો કે કામો કરો છો તે હું જોઉં છું. અને અમોએ હવા સુલેમાનને તાબે કરી દીધી હતી કે જેથી તેઓ સવારના સહેલ માટે બહાર ફરવા માટે એક મહિનાના રસ્તા જેટલી થતી હતી, તેમજ રાતના વખતનું ફરવું પણ એક મહિનાના રસ્તા જેટલી થતી હતી, અને અમોએ તેની ખાતર તાંબાનું ઝરણું ઉભરાવી દીધું હતું, અને જિન્નાતોમાંથી કેટલાકો અલ્લાહના હુકમથી તે સુલેમાનની હુજૂરમાં કામ કરતા હતા, અને તેમનામાંથી જેઓ અમારા હુકમને ગણકારતા ન હતા તેને અમે ભડભડતી આગના અઝાબની મજા ચખાડતા હતા. તે સુલેમાન જે કઈ ચાહતા તે આ જિન્નાતો તેમના માટે તાત્કાલિક બનાવી દેતા, જેમ કે મોટી મોટી ગગનચુંબી ઇમારતો, બિલ્ડિંગો તથા પથ્થરની આકૃતિઓ ને મોટા મોટા હોજ જેવા પ્યાલા અને એક જ જગ્યાએ ઠરી રહેનારી મોટી મોટી દેગો માટે એ દાઉદની ઔલાદ શુકરમાન્યા કરો. જો કે અમારા બંદાઓમાંથી શુકર માનનારા ઘણા જ થોડા છે. પછી જ્યારે અમે તે સુલેમાન પર મોતનો સમય લઈ આવ્યા ત્યારે તે કામ કરનારા જિન્નાતોને તેના મોતની કોઈ વસ્તુ થકી જાણ ન થઈ, પણ જમીનના એક કીડા ઉદયથી કે જે તેની લાઠીને અંદરથી ખાઈ રહ્યો હતો. પછી જ્યારે તે જમીન ઉપર ઢળી પડ્યા ત્યારે જિન્નાતો સાફ સમજી ગયા ને કહેવા લાગ્યા કે જો તેઓ છુપી વાતો જાણતા હોત તો કદી પણ આ હલકાય ભર્યા કામ કરવાના અજાબમાં પડ્યા રહેતે નહીં. સભાવાળાઓ માટે તેમના રહેવાની જગ્યામાં સાચે જ મોટી નિશાની મોજૂદ હતી, યાની કે ડાબી તથા જમણી બે બાજુએ બે ખૂબસૂરત બગીચા હતા ને તેમને જણાવી દેવામાં આવ્યું હતું કે તમારા પાલનહારે આપેલી રોજી ખાઓ અને તેનો શુકર માનતા રહો. મતલબ કે શહેર પણ આબાદ હતું અને પાલન કરતા અલ્લાહ પણ મોટો બક્ષિશ કરનાર હતો. પણ અમારા હુકમોથી તેઓએ મોઢું ફેરવી લીધું ત્યારે અમોએ પણ તેમના પર ભારે પૂર પાણીનો રેલો મોકલ્યો અને તેમના તે બે બગીચાઓને એવા બે બગીચાઓથી બદલી નાખ્યા કે જેના ફળ કડવા હતા અને જેમાં થોડાક ઝાડ અને કાંઈક થોડી ઘણી કાંટાવાળી બોરડીના ઝાડ રહી ગયા. આ બદલો અમોએ તેમનાથી તેમના બેશુકરીપણાના કારણે લીધો અને શુકર ન માનનારાઓ સિવાય એવી સજા બીજા કોઈને થોડી જ આપીએ છીએ? અને તે સભાની તથા તે બૈતુલ મુકદ્દસની વસ્તીઓ કે જેમને અમોએ બરકતવાળી બનાવી હતી તેમની વચ્ચે અમોએ બીજી થોડીક એવી વસ્તીઓ પણ વસાવી હતી કે જે ખુલ્લી રીતે દેખાય આવતી હતી અને તેમાં આવવા જવા માટે રસ્તાઓ પણ પાડી દીધા હતા અને આ હુકમ આપ્યો હતો કે તે રસ્તાઓમાં રાતે તથા દિવસે બે ધડક બિયા વગર ચાલ્યા ફર્યા કરો. છતાં તે લોકોએ અરજ કરી કે એ અમારા પાલનહાર, ટૂંકી મુસાફરીમાં કાંઈ મજા નથી પડતી, તું અમારી મુસાફરી વચ્ચે લંબાણ અંતર કાયમ કરી દે. આવી રીતે તેઓએ પોતાના ઉપર જ જુલમ કર્યો, જેથી અમોએ પણ તેમને ભવિષ્યના આવા વાળા દિવસના લોકો માટે દાખલા માટે કહાણીને કિસ્સા બનાવી દીધા, અને અમોએ તેમને એકદમ ધૂળધાણી કરી નાખ્યા. બેશક આ બનાવમાં દરેક મોટા સબર કરનાર અને શુકર માનનારાઓ માટે નિશાનીઓ હાજર છે. ولقد صدق عليهم إبليس ظنه فاتبعوه إلا فريقا من المؤمنين. અને ચોક્કસ જ શેતાને તેમના બારામાં પોતાનું ગુમાન સાચું કરી દેખાડ્યું, જેથી મોમિનોના એક ટોળા સિવાય બધા જ તેમના પેરોકાર તેમના તાબેદાર થઈ ગયા. અને તે લોકો ઉપર શૈતાનનો જરા પણ કાબુ ન હતો, પણ અમોએ તેને કારણ બનાવ્યું હતું એ માટે કે જેઓ આખેરત પર ઈમાન રાખે છે તેમને તે લોકોથી કે જેઓ તેમના વિશે શંકામાં છે જુદા પાડી જાણી લઈએ. ને તારો પાલનહાર દરેક વસ્તુની હિફાજત કરનાર છે. એ રસૂલ, તું કહે કે તમને અલ્લાહના સિવાય જેમનો ઘમંડ ને તકબ્બુર છે તેમને બોલાવી લો, જો કે તેઓ ન આસમાનોમાંથી એક કોઈ કણ બરાબરની વસ્તુના માલિક છે અને ન જમીનમાંની કોઈ વસ્તુના, અને ન તે આસમાનો તથા જમીનના બનાવવામાં તેઓ તે અલ્લાહના ભાગીદાર હતા, અને ન તેઓમાંથી કોઈ તે અલ્લાહનો મદદગાર હતો. અને કયામતના દિવસે લોકોમાંથી કોઈની પણ ભલામણ અલ્લાહની હુજૂરમાં ફાયદો પહોંચાડશે નહીં, સિવાય કે જેના માટે તે રજા આપશે, ત્યાં સુધી કે જ્યારે તેમના મનમાંથી ગભરાટ દૂર થઈ જશે ત્યારે તેઓ કહેશે કે તમારા પાલનહારે આ શું ફરમાવ્યું છે. ત્યારે જેઓ અલ્લાહની નજદીકના બંદા હશે તેઓ કહેશે કે સાચું ફરમાવ્યું હતું, અને એ જ તો ઊંચા દરજ્જાવાળો ને બુઝુર્ગ છે. તું પૂછ કે તમને આસમાનો તથા જમીનમાંથી રોજી કોણ આપે છે, તું કહે કે અલ્લાહ. હવે હિદાયત પર અથવા ખુલ્લી ગુમરાહીમાં અમે છીએ કે તમે. તું કહે કે જે ગુનાહ અમોએ કર્યા છે તેના વિશે તમને પૂછપરછ કરવામાં નહીં આવે, અને જે કામો તમે કરો છો તેની પૂછપરછ અમને કરવામાં નહીં આવે. તું કહે કે અમારો પાલનહાર આપણે બધાને ભેગા કરી લેશે, પછી આપણી વચ્ચે સચ્ચાઈની સાથે ફેંસલો કરી દેશે, ને એ જ મોટો ફેંસલો કરનાર અને આલિમ છે. તું કહે કે તમે મને તેને દેખાડો કે જેને તમે અલ્લાહની સાથે જોડી શરીકો બનાવી દીધા છે, ભાગીદાર બનાવી દીધા છે. હરગિજ તેમ કરી શકતા નથી, બલકે તે અલ્લાહ બધું કરી શકવા તાકતવર ને હિકમત વાળો છે. એ રસૂલ, અમોએ તને નથી મોકલ્યો પણ બધા માણસો માટે ખુશખબર આપનાર અને ડરાવનારો બનાવી મોકલ્યો છે, પણ ઘણા ખરા લોકો જાણતા નથી. ને તેઓ કહે છે કે અગર તમે તમારા દાવામાં સાચા છો તો એ કયામતનો વાયદો ક્યારે પૂરો થઈને રહેશે? એ રસૂલ, તું કહે કે તમારા માટે એક દિવસનો વાયદો નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી તમે એક પળ પણ પાછળ રહી શકશો નહીં અને ન આગળ વધી શકશો. જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે અમે આ કુરાને મજીદ પર કદી ઈમાન લાવશું નહીં, અને ન તે કિતાબો પર કે જે આ પહેલા હતી. અને એ રસૂલ, કદાચ ને તું જોતે કે જે વખતે આ ઝુલમગારો તારા પાલનહારની હુજુરમાં એકબીજાને મેણાટોણા મારતા ઉભા કરવામાં આવશે, તે વખતે કમજોર લોકો ફખર કરનાર લોકોને કહેશે કે જો તમે ન હોત તો અમે ચોક્કસ મોમિન થઈ જતે. ત્યારે ફખર કરનાર લોકો કમજોર લોકોને કહેશે કે જ્યારે હિદાયત સાચા રસ્તા તરફની દોડવણી તમારી પાસે આવી ચૂકી હતી, તે બાદ શું અમોએ તમને તેની પેરવી કરતા અટકાવ્યા હતા? એમ તો ન હતું, બલકે તમે ખુદ જ દોષિત હતા. અને કમજોર ને નબળા લોકો ફકર કરનાર લોકોને કહેશે કે તમારી રાત દિવસની ચાલબાજીઓએ અમને ગુમરાહને ભટકાવી દીધા, જ્યારે કે તમે અમને અલ્લાહનો ઇનકાર કરવા અને તેનો શરીકને ભાગીદાર બનાવવાનો હુકમ કરતા હતા. મતલબ કે જ્યારે તેઓ અઝાબ જોશે ત્યારે પોતાનો પસ્તાવો કરશે. અને અમે તે લોકોની ગરદનોમાં કે જેઓ ઇનકાર કરતા હતા જંજીરો નાખી દઈશું. શું તેઓ જે કરણી કરતા હતા તેના સિવાય તેમને બીજો કોઈ બદલો આપવામાં આવશે? અને જે વસ્તીમાં અમોએ કોઈ બિવરાવનારો મોકલ્યો ત્યારે તે વસ્તીના ઠાઠમાઠથી રહેતા લોકો એમ જ કહેતા રહ્યા કે તમને જે કાંઈ હુકમ આપીને મોકલવામાં આવ્યા છે તેનો અમે સાચે સાચો ઇનકાર કરનારા છીએ. અને તેઓ આ પણ કહે છે કે અમે તમારા કરતા દોલતમાં અને ઔલાદમાં ઘણા જ વધેલા છીએ અને અમને અઝાબ પણ આપવામાં નહીં આવે. તો એ રસૂલ, તું કહે કે બેશક મારો પાલનહાર જેના માટે ચાહે છે રોજી બહોળી કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે, પણ ઘણા ખરા લોકો તે જાણતા નથી. અને તમારી માલો દોલત તથા ઔલાદ એવી વસ્તુ નથી કે જે તમને તમારા નજદીકના બનાવી દે. હા, જે શખ્સ ઈમાન લાવે તથા સારા કામો કરે તો એ જ તે લોકો છે કે જે કરણી પણ તેઓ કરશે તેનો બે ગણો બદલો તેના માટે તૈયાર છે અને તેઓ જ ઊંચી જગ્યાઓમાં ચિંતા વગર રહેશે. અને જે લોકો અમને હરાવી દેવાના વિચારે અમારી નિશાનીઓ વિરુદ્ધ કોશિશો કરતા રહે છે તેમને અઝાબમાં સપડાવી હાજર કરવામાં આવશે. તું કહે કે બેશક મારો પાલનહાર પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોજી બહોળી કરી દે છે ને જેના માટે ચાહે છે તંગ કરી દે છે, અને તમે તેના રાહમાં જે વસ્તુ પણ ખર્ચ કરશો તેનો બદલો તે ચોક્કસ આપશે અને તે સૌ કરતા ઉત્તમ રોજી આપનારો છે. અને જે દિવસે તે બધાઓને ભેગા કરશે પછી બધા ફરિશ્તાઓને ફરમાવશે કે શું આ લોકો તમારી ઇબાદત કર્યા કરતા હતા? અક્ષરો બિહિમ ફરિશ્તાઓ અર્જ કરશે કે ઇબાદતને ને પૂજવાને લાયક ફકત તું જ છે, તું જ અમારો વાલી છે, ન કે આ લોકો, યાની કે તેમની સાથે અમારે શી લેવા દેવા. બલકે તેઓ તો જિન્નાતોની ઇબાદત કરતા હતા, તેઓ માથીના ઘણા ખરા તેમના પર જ ઈમાન રાખતા હતા. માટે આજના દિવસે તમારામાંથી કોઈ પણ એકબીજાના ફાયદાનો ન અધિકાર કે હક રાખતો હશે કે ન નુકસાનનો. ને જે લોકોએ જુલમ કર્યો હતો તેમને અમે કહીશું કે તે જહન્નમની આગની મજા ચાખો કે જેને તમે જુઠલાવ્યા કરતા હતા. ને જે વખતે તેમને અમારી ખુલ્લી આયતો પડીને સંભળાવવામાં આવે છે તો તેઓ કહે છે કે આ રસૂલ કોઈ નથી પણ એક માણસ છે કે જે એમ ચાહે છે કે જે વસ્તુઓની તમારા બાપ દાદા પૂજા કર્યા કરતા હતા તેના પૂજવાથી તમને અટકાવે. અને તેઓ વળી એમ પણ કહે છે કે આ કુરાને મજીદ ફકત ઉપજાવી કાઢેલું બનાવી કાઢેલું જૂઠાણું છે. ને તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા નથી તેમની પાસે જ્યારે હક આવે છે, સાચું આવે છે, ત્યારે કહેવા લાગે છે કે આ સિર્ફ ખુલ્લો જાદુ છે. અને તે મક્કાવાસીઓને અમોએ કિતાબો તો નથી આપી કે જે તેઓ પડતા હોય અને ન તારી પહેલા તેમની પાસે કોઈ બિવરાવનારો મોકલ્યો હતો. અને તેમની પહેલા જે લોકો હતા તેઓએ પણ જૂઠલાવ્યું હતું. જો કે અમોએ તેમને જે કાંઈ આપી મૂક્યું હતું તેના દસમા ભાગને પણ આ લોકો નથી પહોંચ્યા. સારાંશ કે તેમણે પણ મારા રસૂલોને જૂઠલાવ્યા હતા, જેથી તમોએ જોયું કે મારી નાપસંદગી તેમના બારામાં કેવી થઈ પડી હતી. તું કહે કે સિવાય તેના નથી કે હું તો સિર્ફ એક જ વાતની નસીહત આપું છું કે તમે બબ્બે એક એક થઈને અલ્લાહના કામ માટે ઉભા થઈ જાઓ. પછી વિચાર કરો તો જણાશે કે તમારા આ પૈગંબર દોસ્તને પાગલપણા જેવું નથી. એ તો સખત અઝાબ આવતા પહેલા તમારી માટે સિર્ફ એક ડરાવનારો છે. إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ وهو على كل شيء شهيد. تو کہے کہ تبلیغ رسالت نو جے بدلو میں مانگیو چھے تینو فائدو تو تمہارا جا ماٹے چھے. ماری مزدوری تو اللہ نا ماٹے چھے نے تے در ایک وستو نو ساکشی چھے. قل ان ربی یقذف بالحق علام الغیوب. تو کہے کہ بے شک مارو پالنہار جھوٹ نے نابود کروا સાચાનું બાણ મારે છે. તે છુપી વાતોનો મહાન જાણનારો છે. તું કહે કે હક આવી ગયું અને નાહક જૂઠાણું કાંઈ પેદા કરી શકતું નથી તેમજ પાછું જીવતું કરી શકતું નથી. તું કહે કે જો હું ગુમરાહ થઈ ગયો છું, ભટકી ગયો છું, તો હું મારી પોતી કી જાતને જ નુકસાન પહોંચાડવા માટે ગુમરાહ થઈ ગયો હોઈશ. ને જો હું સન્માર્ગ પર સાચા રસ્તા પર છું, તો એ જ કારણસર કે મને મારો પાલનહાર વહી પહોંચાડે છે. બેશક તે મોટો સાંભળનાર ને ઘણો જ પાસે છે. ને કદાચ ને તું તેમને જોતે તો ઘણું જ અજબ પામતે કે જ્યારે તેઓ કયામતમાં ગભરાયેલી હાલતમાં હશે ને ક્યાંય પણ ભાગવાની જગ્યા નહીં મળે ને પાસેની જગ્યાએથી જ તેમને પકડી પાડવામાં આવશે. ને તેઓ કહેશે કે અમે તે રસૂલના પર ઈમાન લાવીએ છીએ, પણ આટલા લાંબા છેટા દૂરના અંતર પરથી તેઓ ઈમાન કેવી રીતે મેળવી શકશે? જો કે તેઓએ પહેલા તો તેનો ઇનકાર કર્યો હતો ને દૂર બેઠા બેઠા ગેબ વાતોના બારામાં અટકળો બાંધ્યા કરતા હતા. તે લોકો તથા તે વસ્તુઓ વચ્ચે કે જેની તેમને ચાહના થશે એક આડ ઊભી કરી દેવામાં આવશે. જેમ કે તેમની પહેલા તેમના જેવા અગાઉના ટોળાઓના બારામાં ઊભી કરવામાં આવી હતી. બેશક તેઓ બધા જ પરેશાન કરી દેનારી શંકામાં હતા.